سورة الشعراء سورة نمبر 26 بسم الله الرحمن الرحيم شروع کرو چھو خوب اج موٹا مہربان نے بہت جی رحم والا اللہ نا نام تھی ખુલ્લી કિતાબ કુરાનની આયતો છે તેઓ મોમિન કેમ નથી થતા ઈમાન કબૂલ કેમ નથી કરતા તે વાતની ચિંતામાં કે કદાચ ને તું તારા જીવને ઘાટ કરી દેશે જો અમે ચાહીએ તો આસમાન પરથી તેમના ઉપર એવી નિશાનીઓ ઉતારી દઈએ કે તેની સામે તેમની ગરદનો ઝુકેલી જ રહે તેમના તરફ દયાળુ અલ્લાહની એવી કોઈ તાજી નસીહત નથી આવતી કે જેનાથી તેઓ મોઢું ફેરવી લેતા ન હોય ચોક્કસ જ આ સાબિત થઈ ચુક્યું છે કે તેઓએ જુઠલાવ્યું છે યાની કે સાચાને જુઠલાવ્યું છે માટે નજીકમાં જે વસ્તુની તેઓ હાંસી ઉડાવ્યા કરતા હતા તેની ખબરો તેમની પાસે આવી જશે શું તેમણે જમીન તરફ નથી જોયું કે અમે એમાં કેટલા પ્રકારની ઉમદા ઉમદા વસ્તુઓ ઉગાડી દઈએ છીએ બેશક તેમાં કુદરતની મહાન નિશાનીઓ હાજર છે પણ તેઓમાંથી ઘણા ખરા ઈમાન લાવનારા નથી ને બેશક તારો પાલનહાર એ જ છે જે દરેક વસ્તુ ઉપર બધું કરી શકવા તાકતવર ને દયાળુ છે જે વખતે તારા પાલનહારે મૂસાને પોકાર્યો કે તું ઝુલમગાર કોમ તરફ જા યાની કે ફિરઔનની કોમ તરફ શું તેઓ ડરતા નથી મૂસાએ અર્જ કરી કે એ મારા પાલનહાર મને બીક છે કે તેઓ મને જુઠલાવશે ને મારી છાતી બીડાય ને મારી જબાન સાફ બોલી ન શકે માટે તું હારૂન ને મોકલ વળી મારા માટે તેની એક ભૂલ પણ છે જેથી હું બીવ છું કે તેઓ મને મારી નાખે કહ્યું ના ના યાની કે હરગીઝ એમ નહીં થાય તમે બે અમારી નિશાનીઓ લઈને જાઓ બેશક અમે તમારી સાથે જ રહી દરેક વાત સાંભળનાર છીએ હવે તમે બે ફિરઔન પાસે જાઓ ને તેને કહો કે બેશક અમે બધી દુનિયાઓના પાલનહારના રસૂલ છીએ, ને કહો કે તું બની ઇસરાયલને અમારી સાથે મોકલી દે. ફિરઔને કહ્યું, શું અમોએ તને અમારા ઘરમાં બચ્ચાની જેમ પાળ્યો ન હતો? ને તું તારી જિંદગીમાં કેટલાક વર્ષો અહીં રહ્યો સહ્યો ન હતો? ને તે એવા કામો કૃત્યો કર્યા કે જે કઈ કર્યા તે કર્યા, ને તું એહસાન ને ભૂલી જનાર સાબિત થયો. મુસાએ કહ્યું, એ તો મેં તે વખતે કર્યું હતું કે જયારે મને સીધો રસ્તો સૂચતો ન હતો, પણ પછી જયારે તમારી બીક લાગી ત્યારે હું તમારા માંથી ભાગી ગયો. પછી મારા પાલનહારે મને સદબુદ્ધિ અતા કરી ને મને રસૂલો માંથીનો એક રસૂલ બનાવ્યો, ને તે એહસાન કે જેનો તું મારા પર ભાર રાખે છે તે શું આ છે કે તે બની ઇસરાયલને તારા ગુલામ બનાવી રાખ્યા છે? ફિરઔને કહ્યું, બધી દુનિયાઓનો પાલનહાર તે વળી શું? મૂસાએ કહ્યું કે આસમાનો તથા જમીન અને તે બેની વચ્ચે જે કાંઈ છે તે બધાનો તે પાલનહાર છે. અગર તમને વિશ્વાસ હોય તો માનો. ફિરઔને પોતાની આજુબાજુ વાળા દરબારીઓને કહ્યું, શું તમે સાંભળતા નથી? મૂસાએ કહ્યું, તમારો પાલનહાર અને તમારા આગલા બાપ દાદાઓનો પાલનહાર પણ એ જ છે. તો ફિરઔને કહ્યું, એ લોકો, ચોક્કસ જ તમારો આ રસૂલ કે જે તમારા તરફ મોકલવામાં આવ્યો છે તે દીવાનો છે, પાગલ છે. મૂસાએ કહ્યું કે પૂરબ તથા પશ્ચિમ ને જે કાંઈ તે બેની વચ્ચે છે તે બધાનો પાલનહાર પણ એ જ છે. અગર તમે સમજ રાખતા હો તો. ફિરઔને કહ્યું કે જો તે મારા સિવાય બીજા કોઈને માબૂદ બનાવ્યો તો હું ચોક્કસ જ તને કેદીઓમાં દાખલ કરી દઈશ. તો મૂસાએ કહ્યું કે જો હું તારી પાસે એક ખુલ્લી વસ્તુ લાવ્યો હો તો પણ? وَنَجَعَ يَدَهُ فَإِذَا هِيَ بيضاء للناظرين. فرعون قالوا اگر تو ساچو چھے تو تے لاو دیکھا. આથી મૂસાએ પોતાની લાકડી જમીન પર ફેંકી કે તે તરત જ એક દેખીતો સાપ બની ગયો ને પોતાનો હાથ જેવો બગલમાં નાખી પાછો કાઢ્યો તેવો તે બધા જોનારાઓને સફેદ ચમકતો દેખાણો. આથી ફિરઔને પોતાની આજુબાજુના દરબારીઓ પર નજર નાખીને બોલ્યો, બેશક આ ખૂબ જ હોશિયાર જાદુગર છે જે એવું ચાહે છે કે તમને તમારા દેશમાંથી પોતાના જાદુઈ તાકાત થકી કાઢી મૂકે. માટે તેની બાબતમાં તમે શી સલાહ આપો છો? તો લોકોએ કહ્યું કે તેને તથા તેના ભાઈને થોડીક મોહલત આપ, મોકો આપ, ને તમામ શહેરોમાં દાંડી પીટનારા મોકલ કે જેથી તેઓ તારા માટે બધા હોશિયાર જાદુગરો ભેગા કરી લાવે. આથી એક નક્કી કરેલા દિવસના સમયે જાદુગરો ભેગા થયા. ને બધા લોકોને પણ કહી દેવામાં આવ્યું કે શું તમે લોકો પણ ભેગા થશો કે નહીં, કે કદાચ ને જાદુગરો હાવી થઈ જાય તો આપણે તેની જ પેરવી કરીએ. પછી જયારે જાદુગરો નક્કી કરેલી જગ્યાએ આવી ગયા ત્યારે તેઓએ ફિરઔનને કહ્યું કે જો અમે તાકતવર રહીએ, જીત મેળવીએ, તો અમને કઈ બદલો પણ મળશે કે? તો કહ્યું કે જરૂર મળશે, ને વળી તમે મારા નજીકના બેસનારા પણ થઈ જશો. પછી મૂસાએ તે જાદુગરોને કહ્યું કે જે કઈ તમારે જાદુના દાવ નાખવા હોય તે નાખો. જેથી તેઓએ જંતર મંતર પડી પોતાની દોરડીઓ તથા લાકડીઓ વગેરે નાખીને કહ્યું કે ફિરઔનની ઇજ્જતની કસમ, અમે જરૂર હારી થઈ જઈશું, જીત પામીશું. પછી મૂસાએ પણ પોતાની લાકડી નાખી તો લોકો જુએ છે શું, તેમણે જે ટોંગ ટતુરા બનાવ્યા હતા તે બધાને તે લાકડી અજગર બનીને સાપ બનીને ગળી જાય છે. આથી તમામ જાદુગરો સજદામાં પડ્યા ને કહેવા લાગ્યા કે અમે બધી દુનિયાઓના પાલનહાર પર ઈમાન લાવ્યા, તેને કબૂલ રાખ્યો, યાની મૂસા તથા હારૂનના પાલનહાર પર. إنه لكبيركم الذي علمكم السحر السحر فلسوف تعلمون لأقطعن أيديكم وأرجلكم من خلاف ولأصلبنكم أجمعين فرعون كيو કે શું હું તમને રજા આપું તે પહેલા જ તમે તેના પર ઈમાન લઈ આવ્યા? બેશક એ તમારો ઉસ્તાદ છે કે જેણે તમને જાદુ શીખવ્યો છે, પણ સાથે જ આગળ જતા તમને જણાઈ આવશે, યાની કે તેમ કરવાની હું શી સજા આપું છું? હું તમારા ઉલટા સુલટા હાથ પગ જરૂર કાપી નાખીશ, ને પછી તમે બધાને સાથે જ ફાંસીએ ચડાવીશ. તો જાદુગરોએ કહ્યું, કાંઈ પરવા નથી, બેશક અમે અમારા પાલનહાર તરફ જ રજૂ થઈએ છીએ, ને બેશક એવી આશા રાખીએ છીએ કે અમારો પાલનહાર અમારા ગુના માફ કરી દેશે, કારણ કે તમે બધામાં અમે જ પહેલા ઈમાન લાવનારા છીએ. અને અમોએ મૂસાને વહી કરી કે તું મારા બંદાઓને અહીંથી કાઢી લઈ જા, કારણ કે તમારી ફૂટ જરૂર પકડવામાં આવશે. પછી ફિરોને લશ્કર ભેગું કરવાના વિચારે શહેરોમાં દાંડી પીટનારા મોકલ્યા, ને કહેડાવી મોકલ્યું કે બેશક તે મૂસાનું આ ટોળું તો ઘણું જ નાનું છે, ને વળી એ લોકોએ આપણને સખત ગુસ્સે કર્યા છે, ને આપણે તો બધાને બધા જ હથિયાર બંધ છીએ, માટે તમે પણ આવો કે જેથી આપણે બધા સાથે મળી તેની ફૂટ પકડીએ. ખુલાસો એ કે આવી રીતે અમોએ તેમને બગીચા તથા ઝરણાઓમાંથી, ખૂબસૂરત વહેતી નદીઓની બાજુઓમાંથી બહાર કાઢ્યા, ને ખજાના તથા ખૂબસૂરત મકાનોમાંથી પણ. છેવટે એમ જ થયું, ને અમોએ બની ઇસરાયલને તે બધી વસ્તુઓના વારસ બનાવ્યા. પછી સૂરજ ઉગતા તે ફિરોનીઓ તેમની પાછળ પડ્યા, ને પછી જયારે બે ટોળાઓએ એકબીજાને જોયા, ત્યારે મૂસાના સાથીઓ ડરી ગઈને બોલી ઉઠ્યા કે હાય, સાચે જ આપણા પર દુશ્મનો આવી પહોંચ્યા. તો મૂસાએ ફરમાવ્યું, હરગિજ તેમ નહીં થાય, બેશક મારો પાલનહાર મારી સાથે છે, તે તરત જ મને આઝાદીનો રસ્તો દેખાડી દેશે. પછી અમોએ મૂસાને વહી કરી કે તું તારી લાકડી સમંદર પર માર, જેથી લાકડી મારતા જ તે ફાટી ગયો ને તેનો દરેક ભાગ એક મોટા પહાડ જેવો બની ગયો. અને ફિરોનીઓને અમોએ ત્યાં જ પાસે કરી દીધા ને અમોએ મૂસાને તથા જેઓ તેની સાથે હતા તે બધાઓને બચાવી લીધા ને પછી બીજાઓને અમોએ ડૂબાડી દીધા. બેશક આમાં નિશાની મોજુદ છે, જો કે તે મૂસાની કોમ માંથી ઘણા ખરા ઈમાન લાવનારા ન હતા. ને બેશક તારો પાલનહાર એ જ છે જે બધું કરી શકવાને તાકતવર ને દયાળુ છે. ને એ રસૂલ, તું તેમને ઇબ્રાહીમની ખબર વાંચી સંભળાવ, જ્યારે તેણે પોતાના બાપ તથા પોતાની કૌમને કહ્યું કે તમે કઈ વસ્તુની પૂજા કરો છો. તો તેઓએ કહ્યું, અમે તો મૂર્તિઓની પૂજા કર્યા કરીએ છીએ, યાનિ કે ભૂતોની ઈબાદત કર્યા કરીએ છીએ, અને તેના જ પૂજારી ઈબાદત ગુજાર બનેલા રહેશું. ફરમાવ્યું, જ્યારે તમે તે મૂર્તિઓને પોકારો છો ત્યારે શું તેઓ તમારું કઈ સાંભળે પણ છે, અથવા તમને કઈ લાભ કે નુકસાન પહોંચાડે છે? તો તેઓએ કહ્યું, પણ અમોએ અમારા બાપ દાદાઓને તેમ કરતા જોયા છે, યાનિ કે એવું કઈ નથી કે તે લાભ કે નુકસાન પહોંચાડે. ઇબ્રાહીમે કહ્યું, તમો એ વિચાર પણ કર્યો છે કે તમે કઈ વસ્તુની પૂજા ને ઈબાદત કરો છો, તમે અને તમારા આગલા બાપ દાદાઓ પણ? બસ એ તો મારા ખરેખરા દુશ્મનો છે, સિવાય કે તે જગતનો દુનિયાઓનો પાલનહાર જેણે મને પેદા કર્યો ને એ જ મને સાચો રસ્તો દેખાડશે. અને એ જ મને ખાવાનું ખવડાવે છે ને મને પાણી પીવડાવે છે. ને જયારે હું માંદો પડું છું ત્યારે તે મને સાજો કરે છે. ને તે એ જ છે જે મને મોત આપશે પછી મને પાછો ફરી જીવતો કરશે. ને તે એ જ છે કે જેનાથી હું આશા રાખું છું કે તે ઇન્સાફના દિવસે મારા ગુના માફ કરી દેશે. એ મારા પાલનહાર, મને સદબુદ્ધિ અતા કર અને મને નેકી કરનારાઓમાં ભેળવી દે. ને હવે પછી આવનારા લોકોમાં હું સાચો હો એ તરીકેની યાદ કાયમ રહે એમ કર. અને મને નેમતો વાળી જન્નતોના વારસો માંથી નો બનાવ. ને મારા બાપ ના ગુના માફ કરી દે, બેશક તે ગુમરાહો માંથી છે. ને જે દિવસે લોકોને કબરો માંથી પાછા ઉઠાડવામાં આવે તે દિવસે મને ફજેત ન કરજે, ઉઘાડો ન પાડજે. કે જે દિવસે ન દોલત કોઈને લાભ પહોંચાડશે કે ન ઓલાદ, સિવાય કે જેઓ ખુલુસ વાળું ને સાફ મન લઈને અલ્લાહની હુજુરમાં આવશે. અને જન્નત પરહેજગારોની યાની કે મુત્તકીઓની એકદમ પાસે કરી દેવામાં આવશે. ને જહન્નમ ગુમરાહોની, સાચા રસ્તાથી ભટકેલાઓની સામે ખુલ્લી કરી દેવામાં આવશે. ને તેમને કહેવામાં આવશે કે તમે જેની પૂજા કરતા હતા તેઓ હવે ક્યાં છે? અલ્લાહને છોડી શું તેઓ તમારી કઈ મદદ કરી શકે છે? અથવા તેઓ પંડે ખુદ પોતે પોતાની મદદ કરી શકે છે? પછી તે બધાઓને તથા ગુમરાહ લોકોને તે જહન્નમમાં ઊંધે મોઢે નાખી દેવામાં આવશે. ને ઇબ્લીસનું આખું લશ્કર પણ. ને જયારે તેઓ જહન્નમ માં ઝઘડો કરતા હશે ત્યારે પોતાના માબૂદોને કહેશે કે અલ્લાહની કસમ, અમે સાચે જ ખુલ્લી ગુમરાહીમાં હતા, જયારે કે અમે તમને દુનિયાઓના પાલનહારની બરાબર ગણતા હતા. અને અમને આ ગુનેગારો સિવાય બીજા કોઈએ ઉલટા રસ્તે દોર્યા ન હતા, જેથી હવે અમારો ન કોઈ ભલામણ કરનારો છે, યાની કે ન કોઈ શફાત કરનારો છે અને ન કોઈ સાચો દોસ્ત. પણ અગર અમને દુનિયામાં એક વાર પાછું જવાનું મળે તો અમે જરૂર મોમિનો માંથી ના થઈ જઈએ. બેશક આ કિસ્સામાં પણ નિશાનીઓ હાજર છે, જો કે તે ઇબ્રાહીમની કૌમમાંથી પણ ઘણા ખરા ઈમાન લાવનારા ન હતા. ને બેશક તારો પાલનહાર એ જ છે કે જે મહાન તાકતવર ને દયાળુ છે. અને એવી જ રીતે નૂહની કોમે પણ પૈગંબરોને ઝૂઠલાવ્યા. જે વખતે તેમના દોસ્ત નૂહે તેમને કહ્યું કે શું તમે ડરતા નથી, યાની કે તમે અલ્લાહથી ડરતા નથી, બેશક હું તમારા માટે એક વિશ્વાસુ પૈગંબર છું, માટે અલ્લાહથી ડરો અને મારો હુકમ માનો. ને હું તમારી પાસે આ સંદેશો પહોંચાડવાની કઈ મજૂરી માંગતો નથી. મારી મજૂરી તો દુનિયાઓના પાલનહારના માથે છે, માટે તમે અલ્લાહથી દીઓ ને મારો હુકમ માનો. તેઓ કહેવા લાગ્યા, શું અમે એવી હાલતમાં તારા પર ઈમાન લઈ આવીએ કે સિર્ફ હલકા દરજ્જાના નીચલા લોકોએ તારી પેરવી કરી છે, યાની કે હલકા દરજ્જાના લોકોએ લાલચમાં આવીને તારી પેરવી કરી છે? તો નૂહે કહ્યું, તેઓ જે કઈ કરતા રહે છે તેની મને ખબર નથી. અગર તમે સમજતા હો તો આ જાણી લો કે તેમનો હિસાબ તો મારા પાલનહારના જ માથે છે, ને હું તો મોમિનોને છોડી દેનારો નથી, બલકે હું તો અલ્લાહના અઝાબથી એક ખુલ્લો બિવડાવનારો છું. નૂહની કોમે કહ્યું કે એ નૂહ, અગર તું નહીં અટકે તો તને પથ્થરો મારી જરૂર મારી નાખવામાં આવશે. નૂહે અર્ઝ કરી કે એ મારા પાલનહાર, બેશક મારી કોમે મને ઝૂઠલાવ્યો છે, માટે તું મારી અને તેની વચ્ચે ન્યાયસર ફેંસલો કરી દે, અને તું મને તથા ઈમાન લાવનારાઓ માંથીના જેઓ મારી સાથે છે તેમને બચાવી લે. આથી અમોએ તેને તથા તેની સાથે જેઓ તે ભરેલા વહાણમાં હતા તેમને બચાવી લીધા, પછી ત્યારબાદ બાકી રહેલાઓને ડૂબાડી દીધા. બેશક આમાં પણ એક નિશાની છે, જો કે તે નૂહની કોમમાંથી ઘણા ખરા ઈમાન લાવનારા ન હતા. ને બેશક તારો પાલનહાર એ જ છે જે જબરદસ્ત ને દયાવાન છે. કઝબત આદ મુસ لهم أخوهم هود ألا تتقون إني لكم رسول أمين فاتقوا الله وأطيعون وما أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين. એવી જ રીતે આદના કબીલાના લોકોએ પણ રસૂલોને ચૂંટલાવ્યા. જ્યારે તેમના દોસ્ત હુદે તેમને કહ્યું કે શું તમે અલ્લાહથી નથી ડરતા, બેશક હું તમારા માટે એક વિશ્વાસને લાયક રસૂલ છું, માટે તમે અલ્લાહથી ડરો ને મારો હુક્મ માનો ને આ સંદેશો પહોંચાડવા બદલ હું તમારી પાસે કોઈ મજૂરી માંગતો નથી. મારી મજૂરી તો જગતના પાલનહારના માથે છે. શું તમે દરેક ઊંચી જગ્યાએ નિશાનીઓ બાંધો છો, યાની કે તમે મોટાઈ અને ખુશહાલીના માટે દરેક ઊંચી જગ્યાએ નિશાનીઓ ઊંચી ઊંચી ઇમારતો બાંધો છો? નકામું છે આ જે તમે કરો છો ને મજબૂત મજબૂત કિલ્લા ચણો છો. જાણે તમે અમર રહેનારા કદી ન મરનારા કેમ ન હો? فَقَسْتُمْ جَبَّارِينَ فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونَ. ને જ્યારે તમે કોઈના ઉપર હાથ નાખો છો ત્યારે ઝુલમગારોની જેમ હાથ નાખો છો, માટે તમે અલ્લાહથી ડરો ને મારો હુક્મ માનો. وَاتَّقُوا الَّذِي أَمَدَّكُمْ بِمَا تَعْلَمُونَ أَمَدَّكُمْ ને તમે તેનાથી ડરો કે જેણે તમારી મદદ એવી વસ્તુઓ થકી કરી છે કે જે તમે સારી રીતે જાણો છો. તેને જાનવરો તથા દીકરાઓ થકી તમારી મદદ કરી છે ને બગીચાઓ તથા વહેતી નદીઓથી પણ. બેશક હું તમારા માટે મહાન દિવસના અઝાબનો ડર રાખું છું. તેઓએ કહ્યું કે ચાહે તું નસીહત કરે યા નસીહત કરનારાઓ માંથી ન થાય, એ બધું અમારા માટે એક સરખું છે. આ તો આગલા લોકોની ટેવ છે ને અમે અઝાબમાં સપડાનારા નથી. ખુલાસો કે તેઓએ તે હુદને દરેક રીતે ચૂંટલાવ્યો જેથી અમોએ તેમનો નાશ કરી નાખ્યો. બેશક એમાં પણ એક નિશાની છે, જો કે તે હુદની કોમ માંથી ઘણા ખરા ઈમાન લાવનારા ન હતા. ને બેશક તારો પાલનહાર એ જ છે જે જબરદસ્ત ને દયાવાન છે. إن أجري એવી જ રીતે સમુદના કબીલાના લોકોએ પણ રસૂલોને ચૂંટલાવ્યા હતા. જ્યારે કે તેમના દોસ્ત સાલેહે તેમને કહ્યું કે શું તમે અલ્લાહથી નથી ડરતા, બેશક હું તમારા માટે એક વિશ્વાસ કરવા લાયક રસૂલ છું, માટે તમે અલ્લાહથી ડરો ને મારો હુક્મ માનો ને હું તમારી પાસે તે સંદેશો પહોંચાડવા બદલ કઈ મહેનતાણું કે મજૂરી માંગતો નથી. મારો બદલો તો દુનિયાઓના પાલનહારના માથે છે. શું તમે અહીંની વસ્તુઓમાં બેખોફ હાલતમાં બીઓ નહીં તે હાલતમાં છોડી દેવામાં આવશો, યાની કે બગીચા તથા નહેરોમાં અને ખેતરોમાં તથા ખજૂરીના ઝાડોમાં કે જેની કળીઓ નાજુક હોય છે ને અઝાબથી બચવા માટે તમારી હોશિયારી થકી પહાડો કોરીને તેમાં મકાનો બનાવો છો, માટે તમે અલ્લાહથી ડરો અને મારો હુકમ માનો. અને તે અત્યાચારીઓનો ઝુલમગારોનો હુકમ ન માનો કે જેઓ જમીનમાં ફસાદ કરતા રહે છે ને સુધારણા કરતા નથી. તો તેઓએ કહ્યું કે સિવાય તેના બીજું કઈ નથી કે તારા પર જાદુ કરવામાં આવ્યો છે, બાકી તું અમારા જેવો એક માણસ છે, પણ જો તું સાચો હોય તો કોઈ નિશાની લઈ આવ. સાલેહે ફરમાવ્યું કે આ એક ઊંટણી નિશાની તરીકે છે, પાણી પીવાનો એક નક્કી કરેલો દિવસ તેના માટે છે અને એક નક્કી કરેલા દિવસનું પાણી તમે બધા માટે છે. ને ખબરદાર, તેને ઈજા પહોંચાડવાના મકસદ થી અડકશો નહીં, નહીં તો તમને એક મહાન દિવસનો અઝાબ આવી પહોંચશે. છતાં તેઓએ તે ઊંટણીના ગૂંઠણ કાપી નાખ્યા ને પછી પસ્તાવા લાગ્યા. પછી તેમને અઝાબે આવી પકડ્યા, બેશક એમાં પણ નિશાની છે. જોકે તે સાલેહની કૌમ માંથી ઘણા ખરા ઈમાન લાવ્યા ન હતા. ને બેશક તારો પાલનહાર એ છે જે જબરદસ્ત ને દયાવાન છે. એવી જ રીતે લૂતની કૌમે પણ રસૂલોને જૂઠાવ્યા. જ્યારે કે તેમના દોસ્ત લૂતે તેઓને કહ્યું કે શું તમે બીતા નથી? બેશક હું તમારા માટે એક વિશ્વાસને લાયક રસૂલ છું, માટે તમે અલ્લાહથી ડરો ને મારો હુકમ માનો અને હું તમારી પાસે આ સંદેશો પહોંચાડવા બદલ કઈ મજૂરી માંગતો નથી. મારી મજૂરી તો જગતના પાલનહારના માથે છે. શું તમે પૂરી ને પૂરી દુનિયામાં સિર્ફ મર્દો પાસે જાઓ છો ને તમારી ઔરતોને છોડી દો છો કે જે તમારા માટે તમારા પાલનહારે પેદા કરી છે? બલકે વાત આ છે કે તમે હદથી વધી જનારા લોકો છો. તો તેઓએ કહ્યું કે એ લૂત, અગર તું આવું કહેતા નહીં અટકે તો તું અહીંથી જરૂર હાંકી કાઢવામાં આવશે. તો લૂતે કહ્યું કે બેશક હું તમારા કાર્યોને સખત રીતે નફરત કરનારાઓ ધિક્કારનારાઓમાંથી નો છું. એ મારા પાલનહાર, મને તથા મારા ઘરવાળાઓને આ લોકો જે કાર્યો કરે છે તેનાથી બચાવી લે. જેથી અમોએ તેને તથા તેના ઘરવાળા બધાઓને બચાવી લીધા, સિવાય એક બુઢી ઓરતના કે જે પાછળ રહી જનારાઓ માંથી હતી. પછી અમોએ બીજાઓનો પૂરેપૂરો નાશ કરી નાખ્યો ને અમોએ તેમના પર પથ્થરોનો વરસાદ વરસાવ્યો. જે લોકો અજાબથી ડરાવવામાં આવ્યા હતા તેમના ઉપર આ કેવો બુરો વરસાદ હતો! બેશક એમાં પણ એક નિશાની છે, જો કે તે લૂતની કોમ માંથી ઘણા ખરા ઈમાન લાવનારા ન હતા. ને બેશક તારો પાલનહાર એ જ છે જે મહાન તાકતવર ને દયાળુ છે. إذ قال لهم شعيب ألا تتقون إني لكم رسول أمين فاتقوا الله وأطيعون وما أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين. إيوي جريتي أيكا والاوي જંગલમાં રહેનારાઓએ પણ પૈગંબરોને જૂઠલાવ્યા. જ્યારે કે શોએબે તેમને કહ્યું કે શું તમે અલ્લાહથી નથી બીતા? બેશક હું તમારા માટે એક વિશ્વાસને લાયક રસૂલ છું, માટે તમે અલ્લાહથી ડરો ને મારું કહેવું માનો ને હું તમારી પાસેથી આ સંદેશો પહોંચાડવા બદલ કઈ મહેનતાણું કે મજૂરી માંગતો નથી, મારી મજૂરી તો દુનિયાઓના પાલનહારના માથે જ છે. એ લોકો તોલ માપ પૂરા આપો ને બીજાઓને ઓછું આપનારાઓ માંથી ન બનો અને બેલેન્સ વાળા ત્રાજવા વડે જોખો. ને લોકોને તેમની વસ્તુઓમાં ઓછું ન આપો ને જમીન પર ફસાદ ફેલાવતા ફરો નહીં. ને જેણે તમને તથા તમારી પહેલાની મખલૂક પેદા કરી છે તેનાથી બીતા રહો. તો તે લોકો બોલ્યા કે એ શોએબ, તારા પર તો જાદુ કરી દેવામાં આવ્યો છે ને તું તો અમારા જેવો જ એક માણસ છે અને અમે તો તને જૂઠાઓ માંથી સમજીએ છીએ. તેમજ જો અગર તું સાચાઓ માંથી હોય તો અમારા પર આસમાનનો એક કટકો તોડી પાડ. તો શોએબે કહ્યું, તમે જે કઈ કરો છો તે બધાથી મારો પાલનહાર સારી રીતે જાણકાર છે. આમ છતાં તે લોકોએ તેને જૂઠલાવ્યો જેથી તેમને આગથી ભરેલી વાદળાની છાયાવાળા દિવસના અઝાબે આવી પકડ્યા. બેશક તે દિવસનો અઝાબ ઘણો જ મોટો હતો ને બેશક તેમાં પણ એક નિશાની છે. જો કે શોએબની કોમમાંથી ઘણા ખરા ઈમાન લાવનારા ન હતા ને બેશક તારો પાલનહાર એ જ છે જે મહાન તાકતવર ને દયાળુ છે. ને એ રસૂલ, બેશક આ કુરાને મજીદ પણ બધી દુનિયાઓના પાલનહારનું ઉતારેલું છે. રૂહુલ અમીન યાની કે જિબ્રાઈલે તેને ઉતાર્યું છે તારા દિલ પર કે તું બિવરાવનારાઓ માંથીનો થઈ જા. શુદ્ધ અરબી ભાષામાં ને બેશક તેનો જિક્ર આગલી આસમાની કિતાબોમાં પણ મોજૂદ છે. શું તેમના માટે આ એક નિશાની કાપી નથી કે તે કુરાન મજીદ ને બની ઇસરાયલના આલિમો પણ જાણે છે? અને જો અમોએ તેને કોઈ તે લોકો જે જબાન નથી જાણતા તે જબાન જાણનાર પર ઉતાર્યું હોત. પછી તે તેમની સામે પડતે તો પણ તેઓ તેના પર હરગીજ ઈમાન લાવતે નહીં. એવી રીતે અમે ગુનેગારોના મનમાં ઇનકાર કરવાની આ વાત ઠસાવી દીધી છે. જ્યાં સુધી તેઓ દુઃખ આપતો અઝાબ નહીં જોવે ત્યાં સુધી તેઓ ઈમાન નહીં લાવે. તે તો તેમને ઓચિંતો આવી પકડશે ને તેમને તેનું ભાન પણ હશે નહીં. તે વખતે તેઓ કહેશે કે શું અમને થોડીક મોહલત ને મોકો આપવામાં આવશે, છતાં શું આ લોકો અમારો અઝાબ જલ્દી આવી પહોંચે એમ ચાહે છે. શું તે વિચાર્યું નથી કે જો અમે તેમને થોડાક વર્ષો સુધી દુનિયામાં સુખ ભોગવવા પણ દઈએ, પછી જેનો તેમને વાયદો કરવામાં આવ્યો છે તે તેમની પાસે આવી જાય, તો પણ જે વસ્તુઓથી તેઓ લાભ મેળવી ચુક્યા છે તે તેમના કાંઈ કામમાં નહીં આવે. અને અમોએ કોઈ પણ વસ્તી એવી બરબાદ નથી કરી કે જેમના માટે અમોએ ડરાવનારા મોકલ્યા ન હોય. ચેતવણી આપવા માટે, આગાહ કરવા માટે, ને ચોક્કસ જ અમે જુલમગાર ન હતા. ને આ કુરાને મજીદ ને શૈતાનો ઉતારી લાવ્યા નથી ને ન તેઓ તેમ કરવાને લાયક હતા ને ન તેઓ તેમ કરી શકતા હતા. બેશક તેઓ તો આ કુરાને મજીદ ને સાંભળવાથી પણ દૂર રાખવામાં આવ્યા છે. માટે એ રસૂલ, અલ્લાહના સાથે સાથે બીજા કોઈને માબૂદ ને ન પોકાર, નહીં તો તું પણ તે લોકો માંથી થઈ જઈશ કે જેમને અઝાબ આપવામાં આવશે. ને પહેલા તારા નજદીકના સગા વાલાઓને બીરાવ. ને મોમિનો માંથી જેઓ તારા પેરોકાર છે, નકશે કદમ ચાલે છે, તેમની સાથે નરમાશથી વરત. પછી જો તેઓ તારી નાફરમાની કરે તો તું સાફ કહી દે કે જે કર્મો તમે કરો છો તેનાથી હું બિલકુલ દૂર છું. અને તે જબરદસ્ત ને દયાળુ અલ્લાહ પર ભરોસો રાખ, જે તે વખતે તને જોતો રહે છે કે જ્યારે તું નમાઝ માટે ઉભો રહે છે, ને સજદા કરનારાઓની જમાતમાં પણ તારી હિલચાલને. બેશક તે મોટો સાંભળનાર ને જાણનાર છે. શું હું તમને આ વાતની ખબર આપું કે શૈતાનો કોના ઉપર ઉતરે છે? તો સાંભળો, દરેક જૂઠા ને પાપી ગુનેગાર પર ઉતરે છે. જેઓ ફરિશ્તાઓની વાતો સાંભળવા કાન ધરી રાખે છે, જો કે તેઓ માના ઘણા ખરા જૂઠા હોય છે. ને કવિઓ પોયમ કહેનારની મુજબ અમલ ગુમરાહ લોકો જ કર્યા કરે છે. શું તે નથી જોયું કે તેઓ દરેક ખીણ યાની કે દરેક બાબતની કલ્પનામાં વિચારમાં માર્યા માર્યા ફરે છે, ને તેઓ જે કાંઈ મોઢેથી કહે છે તે મુદ્દલ કરતા નથી, સિવાય તે લોકો કે જેઓ ઈમાન લાવ્યા ને સારા સારા કામો કર્યા ને અલ્લાહની યાદ વધારે હિસાબમાં કરી ને તેમના પર જુલ્મ કરવામાં આવ્યા બાદ તેનો ન્યાયસર બદલો લીધો, ને નજદીકના સમયમાં તે લોકો કે જેમણે જુલ્મ કર્યો છે આ જાણી લેશે કે તેઓ કઈ છેવટની જગ્યાએ પાછા ફરશે.